શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ બીજો અધ્યાય 57 શ્રી સુખદેવજીની ઉર્ધ્વગતિ શ્વેતદ્વીપ તથા વૈકુંઠ ધામમાં જઈને સુખદેવજી દ્વારા ભગવાન વિષ્ણુની સ્તુતિ અને ભગવાનની આજ્ઞાથી સુખદેવજીનું વ્યાસજી પાસે આવીને ભાગવત શાસ્ત્ર ભણો. સનંદનજી કહે છે, હે દેવર્ષે, કૈલાસ પર્વત પર જઈને સૂર્યોદય થતાં વિદ્વાન સુખદેવ હાથ પગને યથોચિત રીતે રાખીને વિનિત ભાવે પૂર્વાભિમુખ બેસીને યોગમાં લાગી ગયા. તે સમયે તેમણે સર્વસંગોથી રહિત પરમાત્માના દર્શન કર્યા. આ પ્રમાણે પરમાત્માનો સાક્ષાત્કાર કરીને સુખદેવજી મુક્તપણે ખૂબ હસ્યા. પછી તેઓ વાયુની જેમ આકાશમાં વિચરવા લાગ્યા. તે સમયે તેમનું તેજ ઉદયકાળના અરુણ જેવું પ્રકાશિત થઈ રહ્યું હતું. તેઓ મન અને વાયુની ગતિએ આગળ વધી રહ્યા હતા. તે સમયે બધાએ પોતાની શક્તિ અને રીતિ નીતિ અનુસાર તેમનું પૂજન કર્યું. દેવતાઓએ તેમના પર દિવ્ય પુષ્પની વૃષ્ટિ કરી. તેમને આ રીતે ઉપર જતા જોઈને ગંધર્વ અપ્સરા મહર્ષિ તથા સિદ્ધગણ બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાદ તેઓ નિત્ય નિર્ગુણ તથા લિંગરહિત બ્રહ્મપદમાં સ્થિત થઈ ગયા. તે સમયે તેમનું તેજ ધુમાડા રહિત અગ્નિ જેવું પ્રકાશી રહ્યું હતું. આગળ વધીને સુખદેવજીએ પર્વતના બે અનુપમ શિખર જોયા, જેમાંનું એક તો હિમાલય જેવું શ્વેત તથા બીજું મેરુ જેવું પિત્તવર્ણનું હતું. એક રજતમય હતું અને બીજું સ્વર્ણમય. બંને શિખર એકબીજાથી જોડાયેલા અને સુંદર હતા. હે નારદ, તે શિખરોનો વિસ્તાર ઉપર તરફ તથા આજુબાજુમાં સો યોજનનો હતો. સુખદેવજી બંને શિખરોની વચ્ચેથી એકદમ આગળ નીકળી ગયા. તે શ્રેષ્ઠ પર્વત તેમની ગતિને રોકી ન શક્યો. તે સમયે સુખદેવજી વાયુલોકથી ઉપર અંતરિક્ષમાં યાત્રા કરતા રહીને પોતાનો પ્રભાવ દેખાડીને સર્વ સ્વરૂપ થઈને સંપૂર્ણ લોકોમાં વિચરવા લાગ્યા. પરમ યોગવેતા સુખદેવજી શ્વેતદ્વીપમાં જઈ પહોંચ્યા. ત્યાં તેમણે પહેલા ભગવાન શ્રી નારાયણ દેવનો પ્રભાવ જોયો. ત્યાર પછી જેમને વેદની ઋચાઓ પણ ખોળિયા કરે છે તે દેવાધિદેવ જનાર્દનના સાક્ષાત દર્શન કર્યા. દર્શન પછી સુખદેવજીએ ભગવાનની સ્તુતિ કરી. હે નારદ, તેમની સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાન બોલ્યા. શ્રી ભગવાને કહ્યું, હે યોગીન્દ્ર, હું સંપૂર્ણ દેવતાઓ માટે પણ અદૃશ્ય થઈને રહું છું, છતાં તમે મારા દર્શન કરી લીધા. હે બ્રહ્મચારી સુખદેવ, તમે સનતકુમારે બતાવેલા યોગ દ્વારા સિદ્ધ થઈ ચૂક્યા છો, તેથી વાયુના માર્ગમાં સ્થિત થઈને ઈચ્છા અનુસાર સંપૂર્ણ લોકને જુઓ. હે વિપ્રવર, ભગવાન વાસુદેવના આ પ્રમાણે કહ્યા પછી સુખદેવ મુનિ તેમને પ્રણામ કરીને અખિલ વિશ્વ વંદિત વિષ્ણુધામમાં ચાલ્યા ગયા. હે નારદ, વૈકુંઠ લોક વિમાન પર વિચરનારા દેવતાઓ દ્વારા સેવિત છે. તેને વિરજા નામક નદીએ ચારે બાજુથી ઘેરી રાખ્યો છે. તે દિવ્યધામના પ્રકાશથી આ બધા લોક પ્રકાશિત થઈ રહ્યા છે. ત્યાં સુંદર સુંદર વાવડીઓ છે જે કમળોથી આચ્છાદિત રહે છે. તેમના ઘાટ મૂંગા પ્રવાલથી બનેલા છે, જેમાં સોનું અને રત્નો જડેલા છે. આ બધી વાવડીઓ નિર્મળ જળથી ભરેલી છે. ત્યાંના દ્વારપાલ ચતુર્ભુજ હોય છે. નાના પ્રકારના આભૂષણો તેમની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. તે બધા વિશ્વસેનજીના અનુયાયી અને સિદ્ધ છે. સુખદેવજીના બધામાંથી કોઈએ રોક્યા નહીં. તેઓ કોઈ પણ પ્રકારની રોકટોક વિના અંદર ચાલ્યા ગયા. ત્યાં તેમણે સિદ્ધ સમુદાયો દ્વારા નિરંતર સેવિત દેવાધિદેવ ભગવાન વિષ્ણુના દર્શન કર્યા. તેમની ચાર ભુજાઓ હતી. તેઓ શાંત અને પ્રસન્નમુખ દેખાતા હતા. તેમણે રેશમી પિતાંબર ધારણ કર્યું હતું. શંખચક્ર ગદા અને પદ્મ મૂર્તિમાન થઈને ભગવાનની સેવામાં ઉપસ્થિત હતા. તેમના વૃક્ષસ્થળમાં ભગવતી લક્ષ્મી વિરાજી રહ્યા હતા અને કૌસ્તુભમણીથી તેઓ પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમના કટીભાગમાં કંદોરો, ડાબા ખભા પર યજ્ઞોપવિત, હાથોમાં કંકણ તથા ભુજાઓ પર બાજુબંધ શોભી રહ્યા હતા. મસ્તક પર મંડલાકાર મુગટ અને ચરણોમાં નુપુર શોભી રહ્યા હતા. ભગવાન મધુસૂદનના દર્શન કરીને સુખદેવજીએ ભક્તિભાવે તેમની સ્તુતિ કરી. સુખદેવજી બોલ્યા, સંપૂર્ણ લોકના એકમાત્ર સાક્ષી ભગવાન વાસુદેવને નમસ્કાર છે. સંપૂર્ણ જગતના બીજ સ્વરૂપ સર્વત્ર પરિપૂર્ણ તથા નિશ્ચલ આત્મરૂપ તમને નમસ્કાર છે. વાસુકી નાગની સૈયા પર શયન કરનારા શ્વેતદ્વીપ નિવાસી શ્રી હરિને નમસ્કાર છે. તમે હંસ, મત્સ્ય, વારાહ તથા નરસિંહ રૂપ ધારણ કરનારા છો. ધ્રુવના આરાધ્ય દેવ પણ આપ જ છો. તમે સાંખ્ય અને યોગ બંનેના સ્વામી છો, તમને નમસ્કાર છે. ચોર સનકાદી તમારા જ અવતાર છે, ચોર નહીં, તમને નમસ્કાર છે. ચારે સનકાદી, ક્ષમા આપને, ચોર નહીં, ચારે સનકાદી તમારા જ અવતાર છે. તમે જે કચ્છપ અને પૃથ્વરૂપ ધારણ કર્યું છે, આત્માનંદ જ તમારું સ્વરૂપ છે. તમે જ નાભિપુત્ર ઋષભદેવજી રૂપે પ્રગટ થયા છો. જગતનું સર્જન, પાલન અને સંહાર કરનારા તમે જ છો, તમને નમસ્કાર છે. ભૃગુનંદન પરશુરામ, રઘુનંદન શ્રીરામ, પરાત્પર શ્રી કૃષ્ણ, વેદવ્યાસ, બુદ્ધ તથા કલ્કી પણ તમારા જ સ્વરૂપ છે, તમને નમસ્કાર છે. કૃષ્ણ, બલભદ્ર, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ આ ચાર વ્યૂહોના રૂપમાં તમે જ વિરાજી રહ્યા છો. જાણવા અને ચિંતન કરવા યોગ્ય પરમાત્મા પણ તમે જ છો. નરનારાયણ, શિપિવિષ્ટ તથા વિષ્ણુ નામથી પ્રસિદ્ધ તમને નમસ્કાર છે. સત્ય જ તમારું ધામ છે, તમે ધામ રહિત છો. ગરુડ તમારા જ સ્વરૂપ છે, તમે સ્વયં પ્રકાશ દેવતા, ઉત્તમ વ્રતનું પાલન કરવા માટે વિખ્યાત. ઉત્કૃષ્ટ ધામવાળા અને અજિત છો, તમને નમસ્કાર છે. સંપૂર્ણ વિશ્વ તમારું સ્વરૂપ છે, તમે જ વિશ્વરૂપમાં પ્રગટ છો. સર્જન, પાલન અને સંહાર કરનારા પણ તમે જ છો. યજ્ઞ અને તેના ભોગતા, સ્થૂળ તથા સૂક્ષ્મ તથા યાચના કરનારા વામન રૂપ તમને નમસ્કાર છે. સૂર્ય ચંદ્રમા તમારા નેત્ર છે. સાહસ, તેજ અને બળ તમારાથી ભિન્ન નથી. તમે યજ્ઞો દ્વારા યજન કરવા યોગ્ય, સાક્ષી યજનમાં તથા અનેક હાથ પગ અને મસ્તકો વાળા તમને નમસ્કાર છે. તમે લક્ષ્મીના સ્વામી તથા ભક્તોને આધીન રહેવાવાળા છો. તમે સારંગ નામનું ધનુષ્ય ધારણ કરો છો. આઠ એટલે કે ગીતા અનુસાર આઠ પ્રકૃતિઓના નામ આ પ્રમાણે છે. ભૂમિ, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, એટલે કે આઠ પ્રકૃતિઓના અધિપતિ બ્રહ્મા તથા અનંત શક્તિઓથી સંપન્ન તમે પરમેશ્વરને નમસ્કાર છે. બૃહદારણ્યક ઉપનિષદ દ્વારા તમારા તત્વનો બોધ થાય છે. તમે ઇન્દ્રિયોના પ્રેરક તથા જગત સ્રષ્ટા બ્રહ્મા છો. તમારા નેત્ર ખીલેલા કમળ જેવા છે. ક્ષેત્રજ્ઞ રૂપે તમે પ્રકાશિત થઈ રહ્યા છો, તમને નમસ્કાર છે. ગોવિંદ, જગતકર્તા, જગન્નાથ, યોગી, સત્ય, સત્ય પ્રતિજ્ઞ, વૈકુંઠ અને અચ્યુત રૂપ તમને નમસ્કાર છે. અધોક્ષજ, ધર્મ, વામન, ત્રિધાતુ, તેજ, પુંજ ધારણ કરવાવાળા વિષ્ણુ, અનંત અને કપિલ તમને નમસ્કાર છે. તમે જ વિરંચી નામે પ્રસિદ્ધ બ્રહ્માજી છો. ત્રણ શિખરો વાળો ત્રિકુટ પર્વત તમારું જ સ્વરૂપ છે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ તમારા અભિન્ન વિગ્રહ છે. એક સિંહવાળા શૃંગી ઋષિ પણ તમારી જ વિભૂતિ છે. તમારો યશ પરમ પવિત્ર છે તથા સંપૂર્ણ વેદશાસ્ત્ર તમારાથી જ પ્રગટ થયા છે, તમને નમસ્કાર છે. તમે ઋષા કપિલ ધર્મને અવિચળ રૂપે વિષ્ણુ, શિવ અને ઇન્દ્ર છો. ધર્મને અવિચળ રૂપે વિષ્ણુ, શિવ અને ઇન્દ્ર એટલે કે ઋષા કપિ છો. સંપૂર્ણ સમૃદ્ધિઓથી સંપન્ન તથા પ્રભુ સર્વશક્તિમાન છો. આ વિશ્વ તમારી જ રચના છે. ભૂર્લોક, ભૂવલોક તથા સ્વર્ગલોક તમારા જ સ્વરૂપ છે, તમને નમસ્કાર છે. હે શરણાગત વત્સલ, હે ઈશ્વર, તમને નમસ્કાર છે. તમે મારી રક્ષા કરો. શાંતમ પ્રસન્ન વદનમ પિત કૌશેય વાસસમ શંખ ચક્ર ગદા પદ્મેર મૂર્તિ મદ ભીરુ પાસિતમ વૃક્ષ સ્થલ સ્થયા લક્ષ્મ્યા કૌસ્તુભેન વિરાજિતમ કટિસૂત્ર બ્રહ્મસૂત્ર કટ કાદ ગદભૂષિતમ બ્રાજતી બ્રાજતિ કિરીટ વલયમ મણિનુપુર શોભિતમ દદર્શમ દદર્શ સિદ્ધ સિદ્ધની કરેહી સેવ્યમાન મહર્નિશમ તમ દ્રષ્ટા ભક્તિભાવેન તૃષ્ટાય મધુસૂદનમ નમસ્તે વાસુદેવાય સર્વલોકે સાક્ષિણે જગ જગ અબ્ધિ જિસ્વરૂપાય પૂર્ણાય નિભૃતા તમને હરયે વાસુકી સ્થાય શ્વેતદ્વીપ નિવાસિને હંસાય મત્સ્ય રૂપાય વારાહતનુ ધારિણે નૃસિંહાય ધ્રુવેજ્યાય સાંખ્ય યોગેશ્વરાય ચ ચતુસ્સનાય કુર્માય પૃથ્વે સ્વસુખાત્મને નાભેયાય જગદ્ધાત્રે વિદ્ધાત્રે અંતકરાય ચ ભાર્ગવેન્દ્રાય રામાય રાઘવાય પરાય ચ કૃષ્ણાય વેદકત્રે વેદકર્ત્રે ચ બુદ્ધ કલ્કી સ્વરૂપિણે ચતુર્વ્યૂહાય વેધાય ધ્યેયાય પરમાત્મને નરનારાયણાખ્યાય શિપિવિષ્ટાય વિષ્ણવે ઋતુધામને વિધામને ચ સુર્પણાય સ્વરોચિષે ઋભવે સુવ્રતાખ્યાય સુધામને ચ અજિતાય ચ વિશ્વરૂપાય વિશ્વાય સૃષ્ટિ સ્થિત્ય અંતકારિણે યજ્ઞાય યજ્ઞભોક્ત્રે ચ સ્થવિષ્ટ યાણ વેદ અર્થિને આદિત્ય સોમનેત્રાય સહ ઓજો બલાય ચ ઇજ્યાય સાક્ષિણેજ્યાય બહુશીર્ષાંગ ધ્રિબાવહે શ્રીષાય શ્રીનિવાસાય ભક્તવશ્યાય સાંગી સારિંગણે અષ્ટપ્રકૃદ્ય ધીસાય બ્રહ્મણે અનંતશક્તયે બૃહદરાણ્ય વેધાય ઋષિકેશાય વેધસે પુંડરીક નિભાક્ષાય ક્ષેત્રજ્ઞાય વિભાસિને ગોવિંદાય જગત્કર્ત્રે જગન્નાથાય યોગિને સ્થયાયાય સત્યસંધાય વૈકુંઠાયાચ્યુતાય ચ અધોક્ષજાય ધર્માય વામનાય ત્રિધાતવે ધૃતાર્ચિષે વિષ્ણવે તે અન્નતાય કપિલાય ચ વિરિચયે ત્રિકકુદે ઋગયજુસામરૂપિણે એકશૃંગાય ચ શ્રુશિશ્રવણે શુચિશ્રવણે શાસ્ત્રયોનયે વૃષાકપય રુદ્ધાય પ્રભવે વિશ્વકર્મણે ભર્ભુવસ્વરૂપાય દૈત્યગ્ને નિર્ગુણાય ચ નિરંજનાય નિત્યાય યવ્યયાક્ષરાય ચ નમસ્તે પાહિ મામિક્સ શરણાગત વત્સલ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ બે અધ્યાય 62 શ્લોક સંખ્યા 47-65 સંસ્કૃતના અધ્યાય પ્રમાણે. આ પ્રમાણે સ્તુતિ કરવાથી પ્રણતજનો પર દયા કરવાવાળા સંઘ ચક્ર અને ગદા ધારણ કરવાવાળા ભગવાન વિષ્ણુએ સુખદેવજીને આ પ્રમાણે કહ્યું. શ્રી ભગવાને કહ્યું, ઉત્તમ વ્રતનું પાલન કરનારા મહાભાગ વ્યાસપુત્ર, હું તમારા પર બહુ પ્રસન્ન છું. તમને વિદ્યા અને ભક્તિ બંને પ્રાપ્ત થાવ. તમે જ્ઞાની અને સાક્ષાત મારા સ્વરૂપ છો. હે બ્રહ્મન, તમે પહેલાં શ્વેત દ્વીપમાં મારું જે સ્વરૂપ જોયું છે તે હું જ છું. સંપૂર્ણ વિશ્વની રક્ષા માટે હું ત્યાં સ્થિર છું. મારું તેજ સ્વરૂપ ભિન્ન ભિન્ન અવતાર ધારણ કરવા માટે જાય છે. હે મહાભાગ, મોક્ષ ધર્મનું સતત ચિંતન કરવાથી તમે સિદ્ધ થઈ ગયા છો. જેમ વાયુ તથા સૂર્ય આકાશમાં વિચરણ કરે છે તે જ પ્રમાણે તમે પણ બધા શ્રેષ્ઠ લોકોમાં ભ્રમણ કરી શકો છો. તમે નિત્ય મુક્ત સ્વરૂપ છો. હું જ બધાને શરણ આપનાર છું. સંસારમાં મારા પ્રતિ ભક્તિ અતિ દુર્લભ છે. તે ભક્તિ પ્રાપ્ત થઈ ગયા પછી કશું પણ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. તે ભક્તિ તમને પ્રાપ્ત થઈ ગઈ છે. બદ્રિકાશ્રમમાં નરનારાયણ ઋષિ કલ્પાંત કાળ સુધી તપસ્યામાં સ્થિત છે. તેમની આજ્ઞાથી ઉત્તમ વ્રતનું પાલન કરવાવાળા તમારા પિતા વ્યાસ ભાગવત શાસ્ત્રનું સંપાદન કરશે. તેથી તમે પૃથ્વી પર જાઓ અને તે શાસ્ત્રનું અધ્યયન કરો. આ સમયે તેઓ ગંધમાદન પર્વત પર તપસ્યા કરી રહ્યા છે. હે નારદજી, ભગવાનના આ પ્રમાણે કહેવાથી સુખદેવજીએ તે ચાર ભુજાધારી શ્રી હરિને નમસ્કાર કર્યા અને તેઓ પિતાની સમીપ ચાલ્યા ગયા. ત્યાર પછી સુખદેવજીને પોતાની નિકટ જોઈને પરમ પ્રતાપી પરાશર નંદન ભગવાન વ્યાસનું મન પ્રસન્ન થઈ ગયું. તેઓ પુત્રને જોઈને તપસ્યાથી નિવૃત્ત થઈ ગયા. પછી ભગવાન નારાયણ અને નરશ્રેષ્ઠ નારાયણને નમસ્કાર કરીને સુખદેવજીની સાથે પોતાના આશ્રમ પર આવ્યા. હે મુનીશ્વર નારદ, તમારા મુખેથી ભગવાન નારાયણનો આદેશ મળતા તેમણે અનેક પ્રકારના શુભ ઉપાખ્યાનોથી યુક્ત દિવ્ય ભાગવત સંહિતા બનાવી, જે વેદ તુલ્ય માનનીય તથા ભગવદ્ ભક્તિને વધારનારી છે. વ્યાસજીએ તે સંહિતા પોતાના નિવૃત્તિ પરાયણ પુત્ર સુખદેવજીને ભણાવી. વ્યાસનંદન ભગવાન સુખ જો કે આત્મારામ છે, છતાં તેમણે ભગવત ભક્તોને સદા પ્રિય લાગનારી તે સંહિતાનું બહુ જ ઉત્સાહપૂર્વક અધ્યયન કર્યું. હે અનક, આ પ્રમાણે આ મોક્ષ ધર્મનું વર્ણન મેં કર્યું, જે શ્રોતાઓના હૃદયમાં ભગવાનની ભક્તિ વધારનારું છે. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 2 અધ્યાય 57 સમાપ્ત. ભાગ 2 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.